શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 26મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, બાળકો આ પ્રમાણે રમી રહ્યા હતા અને ફળોનું ભક્ષણ કરી રહ્યા હતા ત્યારે સૂર્યનારાયણ અસ્તાચળને પામ્યા, તેથી ચારે બાજુ અંધારું છવાઈ ગયું. તે સમયે અસુરગુરુ કાલિદત્ત જ્યાં ભગવાન શ્રીહરિ અને બાળકો રમતા હતા ત્યાં આવ્યો. તેણે જન્મ સમયે શ્રીહરિને મારવા કોટરા આદિ કૃત્યાઓને મોકલેલી, પણ તેનું સામર્થ્ય વ્યર્થ ગયેલું. તેથી અત્યારે બાળકોને મોહ ઉપજાવે તેવો કપટી બાળકનો વેશ ધારી પોતાના શત્રુ ભક્તિનંદન શ્રીહરિને મારવાની ઈચ્છાથી અવસર શોધતો માયાવી કાલિદત્ત બાળકોની સાથે રમવા લાગ્યો. બાળકનું રૂપ લઈ બાળકોની સાથે ખેલકૂદ કરતો કાલિદત્ત પોતાની વક્ર અને લાલ આંખોથી બાળકોને ડરાવવા લાગ્યો, તેમજ ધર્મપુત્ર શ્રીહરિને પકડવાની ઈચ્છાથી અતિ વેગથી તેમની સમીપે આવ્યો ને પકડવા માટે પોતાના બે હાથ જ્યારે કાલિદત્તે શ્રીહરિ તરફ લાંબા કર્યા ત્યારે પ્રલયકાળના અગ્નિની સમાન શ્રીહરિ જણાતા મીટ માંડીને સામું જોઈ શક્યો નહીં, તો પકડીને મારી તો ક્યાંથી શકે. ત્યાર પછી મંત્રતંત્રની વિદ્યામાં કુશળ અને દુરાગ્રહી એવા કાલિદત્તે મનમાં જાણ્યું કે આ બાળક મારાથી પ્રત્યક્ષ પરાભવ પામે તેમ નથી, તેથી શ્રીહરિને મારવા માટે તેણે સર્વ અસુરોને વખાણવા લાયક મહામાયાનો વિસ્તાર કર્યો. બહુ સમયની સાધનાથી સિદ્ધ કરેલા અભિચાર મંત્રોના પ્રભાવથી ઉત્પન્ન કરેલી મહામાયા ઉત્તરોત્તર વધવા લાગી અને મનુષ્યોના મનમાં અતિશય ત્રાસ ઉપજાવવા લાગી અને વૃક્ષોને મૂળમાંથી ઉખેડી ફેંકી દેતો પ્રચંડ વેગવાળો તીક્ષ્ણ વાયુ વાવા લાગ્યો. આકાશમાં ઘાટા મેઘની ઘટાઓ છવાઈ તેમાં વીજળીના ચમકારાઓ થવા લાગ્યા. અત્યંત ગર્જના કરતા મેઘો મોટી ધારાઓ વડે વરસવા લાગ્યા. જાણે ઓચિંતો મહાઉત્પાદ સર્જાયો હોય ને શું, તેમ આ સમયે લોકોને ભય ઉપજાવે તેવો મહાભયંકર લાગવા માંડ્યો. વાવાઝોડા સાથેના અતિ વરસાદથી ઘણા બધા મોટા મોટા વૃક્ષો ધરાશાયી થયા, જેને કારણે તેમાં નિવાસ કરી રહેલા સેંકડો પશુ પક્ષીઓ પણ મરણને શરણ થયા. હે ભૂમિપતિ, અતિ ઘાટા મેઘની ઘટાથી ચારે તરફ ગાઢ અંધકાર ફેલાયો, તેથી કોઈપણ મનુષ્ય પોતાને કે પરને જરા પણ જોઈ શકતા ન હતા. હે રાજન, માયાની ઉત્પત્તિ પહેલાં કિશોર અવસ્થાવાળા મિત્રોએ ભગવાન શ્રીહરિને આંબાના વૃક્ષ નીચે ભૂમિ ઉપર બેસાડ્યા હતા. ત્યાં જ શ્રીહરિને રડવાનો સ્વભાવ ન હોવાથી તેમને હાસ્ય કરાવતા પોતાની રૂચિ અનુસારે તેઓ ખેલકૂદ કરતા હતા. તેવામાં અકસ્માત અતિવૃષ્ટિ થવા લાગી, તેથી બાળકો આકુળ વ્યાકુળ થઈ ગભરાઈ ગયા અને વસ્ત્રો ભીંજાવાથી તેઓ વૃક્ષ હેઠળ કંપતા હતા. આ પવન અને વરસાદ હમણાં થોડી વારમાં વિરામ પામશે એવી આશાથી તેઓ ત્યાં જ ઊભા રહ્યા. ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામતો દુસ્સહ્ય પવન અને વરસાદ જ્યારે વિરામ પામ્યો નહીં, ત્યારે બાળકો ચિંતા અને ભયથી વ્યાકુળ થયા અને પોતે જે વૃક્ષની નીચે ઘનશ્યામને બેસાડ્યા હતા તે વૃક્ષને ભૂલી ગયા અને બીજે સ્થળે શોધવા લાગ્યા. વ્યાકુળ થયેલા તે બાળકો હે હરિ, હે કૃષ્ણ, હે હરિ કૃષ્ણ, હે નીલકંઠ આ પ્રમાણે ભયથી ગદગદિત થયેલી વાણીથી ઊંચા સ્વરે સાદ પાડી શ્રીહરિને બોલાવતા હતા. પ્રચંડ વાયુ અને મૂશળધાર વરસતા વરસાદના ભયાનક ધ્વનિમાં શ્રીહરિ બાળકોના શબ્દોને સાંભળી શક્યા નહીં અને બાળકો પણ શ્રીહરિના શબ્દો સાંભળી ન શક્યા. તે જગ્યાએ શોધવા છતાં ભગવાન શ્રીહરિને નહીં જોવાથી બાળકો ચિંતાથી વ્યાકુળ થયા. ધીરજ ખૂટી અને માતા પિતાના ઠપકાના ભયે વિભ્રાંત થયેલા બાળકો બગીચામાં ઊંચે સ્વરે રડતા વિલાપ કરવા લાગ્યા. અરે રે, ભાગ્ય ફૂટેલા અમે સર્વે બાળકોએ આ શું કર્યું? હા હા, ધર્મપુત્ર શ્રીહરિને આપણે અહીં શા માટે લાવ્યા? ગામમાં જઈ લોકોને આપણે શું ઉત્તર આપીશું? ધર્મ અને ભક્તિ દેવીને આપણે શું મુખ દેખાડીશું? આવા પ્રકારની ચિંતા અને ભયથી વ્યાકુળ થયેલા બાળકો કાંપવા લાગ્યા અને તેમાંથી કેટલાકને મૂર્છા પણ આવી ગઈ. તેમના દુઃખનો કોઈ પાર ન રહ્યો. ભગવાન શ્રીહરિ કાલિદત્તે આ આસુરી માયા મારા નાશ માટે સર્જી છે અને હું તો સર્વાંતર્યામી, સર્વકર્તા અને માયાવીનો પણ મહામાયાવી સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છું, તો મને આ રાંક કાલિદત્ત અસુર શું કરી લેવાનો છે? એવું સ્પષ્ટ જાણતા હોવાથી જરા પણ ક્ષોભ પામ્યા નહીં, તેમજ અચળ પર્વતની જેમ સ્થિર રહ્યા. અતિ તીવ્ર પવનના વેગથી વિશાળ આંબાનું વૃક્ષ હિમાલય પર્વત પરથી પડતી મોટી શિલાની જેમ તત્કાળ શ્રીહરિ ઉપર પડ્યું. તેના મૂળિયા ઉખડી ગયા. પડેલું તે મહાવૃક્ષ ડાળીઓ અને થડ વચ્ચે અવકાશ પામવાથી શ્રીહરિને માટે વાયુ અને વરસાદને રોકનારા છત્ર રૂપે થયું. આટલું કર્યા પછી પણ કાલિદત્તે મહાવૃક્ષની નીચે પણ શ્રીહરિને જીવતા જોયા, તેથી તેને ફરી પકડવા બે હાથ લાંબા કર્યા. તેટલામાં તે શ્રીહરિની વક્રદૃષ્ટિથી કાલિદત્ત મોહ પામ્યો અને મતિભ્રમથી વ્યાકુળ થયો. જાણે કે પોતામાં ભૂતનો પ્રવેશ થયો હોય તેમ આંબાવાડીમાં આમ તેમ ભટકવા લાગ્યો. તે સમયે ભયથી વિહ્વળ થયેલા બાળકોએ વીજળીના પ્રકાશમાં તે ઊંચે અથડાતા અને નીચે પડતા તેમજ આમ તેમ ભમતા કાલિદત્તને જોયો. તે વાયુના આઘાતથી તે જ ક્ષણે નીચે પડતા અને પૂર્વે પડી ગયેલા આંબાના વૃક્ષોની સાથે વારંવાર અથડાતો હતો, તેથી તેનું શરીર ક્ષત વિક્ષત થતા લોહી લુહાણ થયું. તે જાણે લાલ ખીલેલા કેસુડાનું વૃક્ષ હોય તેમ જણાતો તે કાલિદત્ત અસુર તે જ ક્ષણે મરણને શરણ થયો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે સર્વ કરતા અધિક મહાપ્રતિભાવાન ભગવાન શ્રીહરિએ શસ્ત્ર વિના પણ પોતાના સંકલ્પ માત્રથી આવિષ્કૃત કરેલા મહાપ્રતાપથી કાલિદત્તનો વિનાશ કર્યો. કાલિદત્તનું મરણ થતાં વાયુ અને વરસાદ ધીરે ધીરે વિરામ પામ્યા અને તે આંબાવાડીમાં મૂર્છિત થઈને પડેલા બાળકો ફરી સચેતન થયા. આ બાજુ છપ્પૈયામાં રાત્રિનો પ્રારંભ થયા છતાં પોતપોતાના બાળકો ઘેર નહીં આવેલા હોવાથી ધર્મભક્તિ તેમજ અન્ય બ્રાહ્મણો પોતાના બાળકોને રાત્રિના સમયે ચારે તરફ શોધવા લાગ્યા. હે રાજન, ધર્મ ભક્તિ વગેરે જનોએ અતિ પવન, વીજળીના ચમકારા અને વરસાદની ધારાઓ જોઈ પણ પોતાના પુત્રોને ક્યાંય ન જોયા, તેથી અત્યંત ઉદાસ થઈ આકુળ વ્યાકુળ થયા. પુરુષોના ડાબા અંગ ફરકવા લાગ્યા અને સ્ત્રીઓના જમણા અંગ ફરકવા લાગ્યા. આવા અપશુકનોથી પોતાના પુત્રોને જરૂર કાંઈ અનિષ્ટ પ્રાપ્ત થયું છે એમ સર્વેજનો માનવા લાગ્યા. હે રાજન, અતિપવન અને અતિવૃષ્ટિના તેમજ રાત્રિના ગાઢ અંધકારને કારણે કાંઈ સૂજતું ન હોવાથી દુઃખી થયેલા ને વિશેષમાં પુત્ર વિયોગના મહાદુઃખને કારણે અતિશય વ્યાકુળ થયેલા ધર્મભક્તિ આદિને અચાનક મૂર્છા આવી જતા પૃથ્વી પર આમ તેમ ઢળી પડ્યા. રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ થયો. પવનનો વેગ શાંત થયો તેમજ વરસાદ અને વીજળી પણ વિરામ પામ્યા ત્યારે ભગવાનની ઈચ્છાથી તે સર્વે મૂર્છામાંથી જાગ્રત થયા. સર્વેના મન ચિંતાતુર હતા, તેથી તે સર્વેજનો કાચના ફાનસો અને મોટી મોટી મશાલો પ્રગટાવીને જ્યાં બાળકો રમતા હતા તે આંબાવાડીમાં તેઓને શોધવા નીકળ્યા. તેમાં કેટલાકે હાથમાં ઢાલ, તલવાર અને ધનુષબાણ ધાર્યા હતા અને કેટલાકે હાથમાં લાકડીઓ લીધી હતી. આમ સર્વે ગ્રામજનો હે પુત્ર, હે પુત્ર એમ નામ સાથે સાદ પાડતા પાડતા ચાલ્યા જતા હતા. હે રાજન, ગામમાંથી નીકળ્યા ત્યારે બે બંધુજનોએ જેમના બંને બાહુ પકડી રાખ્યા છે એવા ધર્મદેવ માર્ગમાં ધીરે ધીરે ચાલતા હતા. તેમનું ઉત્તરીય વસ્ત્ર વારે વારે શરીર ઉપરથી પડી જતું હતું. તેને બંધુજનો વારંવાર શરીર પર વીંટાળતા હતા. પુત્રના વિયોગમાં તેમના પ્રાણ કંઠે આવી ગયા અને માથાના કેશ વિખરાઈ ગયા હતા ત્યારે તેમનું મન એક શ્રીહરિના સ્વરૂપમાં સ્થિર હતું. તેવી જ રીતે ભક્તિદેવી પણ ભગવાન શ્રીહરિકૃષ્ણ જ એક પોતાના પ્રાણ હોવાથી મૃતપ્રાય દશામાં હોય તેમ માર્ગમાં ચાલતા હતા. બંને બાજુ બે યુવાન સ્ત્રીઓએ તેમના બંને બાહુ પકડી રાખ્યા હતા. ચંદ્રોદયના કારણે બિડાયેલા સૂર્યકમળ સરખું તેનું મુખ અતિ ઉદાસ હતું ને હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે મારા બાળ, હે મારા લાલ, એ પ્રમાણે બોલતા બોલતા માર્ગમાં ચાલ્યા જતા હતા. મોટા ભાઈ રામપ્રતાપજી પણ પોતાના નાના ભાઈ શ્રીહરિમાં અતિશય સ્નેહ હોવાથી અતિશય દુઃખી થઈ ગયા. શ્રીહરિના અત્યંત શોકમાં અને વિયોગમાં તે રુદન કરતા હતા અને શરીરે કાંપતા હતા. તેમની બંને બાજુ ચાલતા સમાન વયના સખાઓ સાથે માર્ગમાં ધીરે ધીરે ચાલ્યા જતા હતા. જ્યારે ધર્મદેવ આદિ શ્રીહરિને શોધવા ગામમાંથી બહાર નીકળ્યા ત્યારે દિવ્ય શરીરે પતિ ધર્મદેવની સમીપે સદાય નિવાસ કરતી શ્રદ્ધાદિક 12 પત્નીઓએ પણ જલ્દીથી સર્વ કરતાં આગળ જઈ આંબાવાડીમાં આંબાના ભાંગેલા વૃક્ષ નીચે બેઠેલા પોતાના પુત્ર શ્રીહરિને જોયા. હે રાજન, પુત્રને જોતા જ તેમના કનક કળશ જેવા સ્તનોમાંથી દૂધની ધારા વહેવા લાગી. તેથી અતિ હર્ષપૂર્વક શ્રીહરિની સમીપમાં જઈ ઠંડીથી અધિક કંપતા શ્રીહરિને તત્કાળ તેડીને અતિ સ્નેહપૂર્વક પોતાના ખોળામાં પધરાવ્યા અને પ્રેમથી સ્તનપાન કરાવવા લાગી. ભગવાન શ્રીહરિ પણ પોતાને વિશે 12 માતાઓનો અતિશય પ્રેમ જોઈ તેમને સેવાનો લાભ આપી રાજી કરવા તે જ ક્ષણે 12 સ્વરૂપે થયા અને તેઓના ખોળામાં બેસી શ્રીહરિ તેઓના અમૃત કરતાં પણ અધિક મધુર સ્તનરસનું પાન કરવા લાગ્યા. તે સમયે બધી જ માતાઓ એમ જ માનતી હતી કે શ્રીહરિ મારા ખોળામાં જ બિરાજે છે, બીજાના ખોળામાં નથી. 12 માતાઓ બાળકને સ્તનપાન કરાવી પૂર્ણ કામ થઈ. કારણ કે ભગવાન શ્રીહરિકૃષ્ણ પોતાની મૂર્તિને વિશે પ્રેમવાળા ભક્તજનો માટે કલ્પવૃક્ષ સમાન છે. હે રાજન, ત્યાર પછી રુદન કરતા સર્વે ગ્રામવાસીજનો પોતાના પુત્રોને શોધતા આંબાવાડીમાં આવ્યા. ત્યારે મૂર્છામાંથી જાગેલા અને ભગવાન શ્રીહરિ નહીં મળવાથી અત્યંત રુદન કરતા પોતાના બાળકોને જીવિત પ્રાપ્ત કરી થોડા ચિંતામુક્ત થયા અને પૂછવા લાગ્યા કે ધર્મનંદન ક્યાં છે. ત્યારે પોતાના પિતાઓના પૂછવાથી તે બાળકો કહેવા લાગ્યા કે અમે ધર્મનંદનને રમાડવા માટે અહીં આંબાના વૃક્ષ નીચે બેસાડ્યા હતા, પણ અત્યારે ત્યાં દેખાતા નથી. હે રાજન, બાળકોનું આવું વજ્રપાત સમાન વચન સાંભળી સર્વેજનો અતિશય દુઃખી થયા અને કરુણ આક્રંદ સાથે ઉચ્ચ સ્વરે રડવા લાગ્યા તથા ચારે તરફ ધર્મપુત્રને શોધવા લાગ્યા. હે રાજન, તે સમયે ધર્મદેવની દિવ્યદેહધારી શ્રદ્ધા આદિક 12 પત્નીઓ વૃક્ષની નીચે પોતાના હાથે સરખી કરેલી ભૂમિ ઉપર પોતાના પુત્રને બેસાડી બીજા જનો પોતાને ન જોઈ શકે એ રીતે ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. તે સમયે શ્રીહરિને શોધતા શોધતા સુંદરી મામી ત્યાં આવ્યા ને અચાનક બાલમૂર્તિ શ્રીહરિ ઉપર તેમની દ્રષ્ટિ પડી અને શ્રીહરિ જાણે કંઈ બન્યું જ ન હોય તેમ સ્વસ્થ બેઠેલા હતા. તેમને જોઈને મામી ઘનશ્યામ મને મળ્યા, ઘનશ્યામ મને મળ્યા એમ મોટેથી બૂમો પાડવા લાગ્યા ને બાળ શ્રીહરિને તેડી ભક્તિ માતાને આપ્યા. તે સમયે ભક્તિદેવીએ પણ ઉત્સાહપૂર્વક પોતાના કંઠનું મહામૂલું આભૂષણ સુંદરી મામીને ભેટ આપ્યું. પ્રાણ કરતાં પણ અધિક પ્રિય પોતાના પુત્ર શ્રીહરિને પામી ભક્તિ માતાએ પોતાના હૃદય સરસા ચાંપ્યા. મારા પુત્રને નવો જન્મ મળ્યો છે એમ માની ભક્તિદેવી શ્રીહરિને સ્તનપાન કરાવવા લાગ્યા. ધર્મદેવ, રામપ્રતાપભાઈ, અન્ય સંબંધીજનો તથા અન્ય સર્વે ગ્રામવાસીજનો શરીરે કોઈપણ જાતની ઈજા નહીં પામેલા શ્રીહરિને પામી બહુ જ આનંદિત થયા. ત્યાર પછી સૌ પાછા વળતા હતા ત્યાં નીચે પડેલા મરેલા અસુરગુરુ કાલિદત્તને જોયો અને સૌ ભયભીત થયા ને બાળકોને પૂછવા લાગ્યા કે આ મરેલો કોણ છે? ત્યારે બાળકોએ કહ્યું કે આ અમને ધમકાવીને અને આંખના ડોળા કાઢીને ડરાવતો હતો. વિકૃત આંખોવાળો આ અસુર લાંબા હાથ કરી શ્રીહરિને ક્રોધથી મારવા ઈચ્છતો હતો. તેવામાં આ ધર્મનંદન નીલકંઠે તેના પર માત્ર કરડી દ્રષ્ટિ કરી તેથી આમ તેમ ભમતો, વૃક્ષો સાથે અથડાતો અસુર મૃત્યુ પામ્યો છે તેમાં કોઈ જાતનો સંશય નથી. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, બાળકોના વચન સાંભળી વિસ્મય પામેલા ધર્મદેવ આદિકના શ્વાસ અધર થઈ ગયા ને પછી કહેવા લાગ્યા કે આ પાપી પોતાને પાપે મરાયો એ બહુ જ સારું થયું. હે ધરણીપતિ, ધર્મદેવ આદિ સર્વે ગ્રામજનો આ જોઈ ખૂબ જ પ્રસન્ન થયા ને મહા આશ્ચર્યને પામ્યા. પછી તે સમયે ચંદ્રોદય થતાં સૌ ગામમાં પાછા આવ્યા. ત્યાર પછી ધર્મ અને ભક્તિ બાળકોના વચનને યાદ કરી પોતાના મનમાં પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરવા લાગ્યા. તે જ સમયે શ્રીહરિની ઈચ્છાથી તેમને જ્ઞાન થયું કે આ મૃત્યુ પામ્યો તે પુરુષ અસુરોનો ગુરુ કાલિદત્ત છે. પૂર્વે આ અસુરે આપણને વારંવાર ખૂબ જ પીડા આપી હતી. આપણો આ પુત્ર પણ કોઈ સામાન્ય બાળક જેવો બાળક નથી, પણ મનુષ્ય નાટ્યને કરનારા સાક્ષાત સ્વયં નારાયણ ઋષિ છે અને વૃંદાવનમાં આપણને તમારો પુત્ર થઈશ એવું વરદાન આપનારા સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન પોતાનું વચન સત્ય કરવા આ પૃથ્વી પર આપણા ભવનમાં મનુષ્ય રૂપે પ્રગટ થયા છે. વૃંદાવનમાં આપણા ઉપર પ્રસન્ન થયેલા આ પરમાત્માએ જ આપણી આગળ અસુર એવા આપણા શત્રુઓનો વિનાશ કરવાની અને આપણું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. તે કારણે જ આપણા ઘેર પુત્રરૂપે પ્રગટ થઈ માયાવી એવા અસુરરાજ આ કાલિદત્તનો વિનાશ કર્યો છે. નહીં તો આવા મહાબળવાન અસુરનો નાશ કરવા કોણ સમર્થ થાય? કોઈ ન જ થાય. આ બળવાન કાલિદત્ત અસુરના બળથી જ અન્ય સર્વે અસુરો બળવાન થયા હતા. તે હવે જ્યારે આનું મૃત્યુ થયું છે તેથી સર્વે અસુરોના મોત થઈ ગયા એમ નિશ્ચય જાણો. કારણ કે આ પૃથ્વી પર કાલિદત્ત સર્વે અસુરોનું મૂળ હતો. મૂળનો વિનાશ થતાં શાખાઓનો વિનાશ આપોઆપ થઈ જાય છે. અરે, આશ્ચર્યની વાત એ છે કે શસ્ત્ર ધારણ કર્યા વિના પણ આપણા આ બુદ્ધિમાન પુત્રરૂપે પરમાત્માએ જ બાલ્યાવસ્થામાં જ દૈત્યરાજ કાલિદત્તનો વિનાશ કર્યો છે, તો આગળ જતા આ બાળક શું નહીં કરે? આ હરિકૃષ્ણ આ પૃથ્વી પર આપણું પોષણ કરશે. હવે આપણે આપણા સંબંધીજનો અને ભક્તો સૌ નિર્ભય થયા છીએ. આ દયાના સાગર આપણા પુત્રરૂપે પ્રગટ થયેલા પરમાત્માની ભક્તવત્સલતાનું વર્ણન આપણે કેમ કરી શકીએ? ન જ કરી શકીએ. હે રાજન, આ પ્રમાણે કહી અત્યંત ઉત્સુક હૃદયવાળા માતા પિતા પોતાના બાળકરૂપ ભગવાનને દ્રઢ આલિંગન આપી અતિશય સુખના સાગરમાં ડૂબી ગયા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ત્યાર પછી ભગવાન શ્રીહરિએ પોતાના દિવ્ય જ્ઞાનની પોતાના માતા પિતા ધર્મભક્તિને વિસ્મૃતિ કરાવી તેથી ભક્તિદેવી અને ધર્મદેવ પૂર્વની માફક જ ભગવાન શ્રીહરિમાં પુત્રપણાની ભાવના કરવા લાગ્યા તથા મહા ઉત્પાત વચ્ચે પોતાના પુત્ર શ્રીહરિના પ્રાણ બચ્યા ને મારવા આવેલ શત્રુનો નાશ થયો તેમાં પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણનો અનુગ્રહ અને કુળદેવ હનુમાનજીની કૃપાનું કારણ માનવા લાગ્યા. ધર્મ જાણનારાઓમાં શ્રેષ્ઠ ધર્મદેવે રાત્રિ વ્યતીત થતાં પ્રાતઃકાળે બ્રાહ્મણોને બોલાવી વિઘ્નોને શાંત કરવા માટે હોમપૂર્વક શાંતિ કર્મ કરાવ્યું અને નારાયણ કવચના પાઠ કરાવ્યા. ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવી દૂજણી ગાયો અને સુવર્ણના દાન કર્યા તથા હનુમાનજીના પૂજનનો વિધિ જાણનારા ભૂદેવો પાસે પોતાના કુળદેવ હનુમાનજીનું પૂજન કરાવ્યું અને ચણા, વટાણા, અડદ, વડા આદિનું બલિદાન કરાવ્યું. ત્યાર પછી ધર્મદેવે પોતાના પુત્ર શ્રીહરિને હનુમાનજી તથા બ્રાહ્મણોના ચરણમાં વંદન કરાવ્યું અને તે બ્રાહ્મણોએ દીર્ઘ આયુષ્યના ખૂબ રૂડા આશીર્વાદ આપ્યા. सुव्रत मुनि कहे छे, हे राजन, स्वाभाविक रीते श्रीहरिनी आकृति अतिशय रमणीय तो हती ज, पण चौलकर्म संस्कार कराव्या पछी जाने शाणे चढ़ावेला नीलमणिनी जेम विशेष शोभवा लाग्या। हे राजन, भवभय ने हरनारू श्रीहरिनू आ महान उदार चरित्र मैं तमने संभळाव्यू। जे कोई पुरुष आ चरित्रनु कीर्तन करशे अने मुमुक्षुजनोने संभळावशे तथा सांभळशे ते बन्ने प्रकारना मुमुक्षुओ धर्म, अर्थ, काम अने मोक्षने निश्चय पामशे। आ प्रमाणे श्री नारायण भगवानना चरित्ररूप श्रीमद सत्संगी जीवनना में धर्मशास्त्रमा प्रथम प्रकरणमा श्रीहरिना चौल संस्कारमा असुर कालिदत्ते उत्पन्न करेली मायाना उपमर्दनमा कालिदत्तना मरणनु निरूपण कर्यु, एनामे 26मो अध्याय पूर्ण थयो।